શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 152 ઇન્દ્રદ્યુમ્ન સરોવરમાં સ્નાનની વિધિ. જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ શ્રીકૃષ્ણ બલરામ તથા સુભદ્રામાં અભિષેકનો ઉત્સવ. પુરોહિત વસુ કહે છે, બ્રહ્મપુત્રી મોહિની ત્યાંથી તે તીર્થ જવું જે અશ્વમેઘ યજ્ઞના અંગથી ઉત્પન્ન થયું છે તેનું નામ છે ઇન્દ્રદ્યુમ્ન સરોવર. તે પવિત્ર અને શુભ તીર્થ છે. બુદ્ધિમાન પુરુષે ત્યાં જઈને પવિત્ર ભાવથી આચમન કરવું અને મનમાં શ્રીહરિનું ધ્યાન કરીને જળમાં પ્રવેશ કરવો. તે સમયે આ મંત્ર બોલો, અશ્વમેઘા અંગસંગ સંભૂત અશ્વમેઘાંગ સંભૂત તીર્થ સર્વાઘનાશન સ્નાનમ ત્વયી કરોમ્યદ્ય પાપમ હર નમો અસ્તુ તે. નારદ પુરાણ ઉત્તર ભાગના 60મા અધ્યાયનો 3જો શ્લોક. અર્થાત અશ્વમેઘ યજ્ઞના અંગથી પ્રગટ થયેલા તથા સંપૂર્ણ પાપોના વિનાશક તીર્થ, આજે હું તમારા જળમાં સ્નાન કરું છું. મારા પાપ હરી લો, તમને નમસ્કાર છે. આ પ્રમાણે મંત્રનું ઉચ્ચારણ કરીને વિધિપૂર્વક સ્નાન કરવું અને દેવતાઓ ઋષિઓ પિતરો તથા અન્ય અન્ય લોકોનું તલ અને જળથી તર્પણ કરીને મૌન ભાવથી આચમન કરવું. પછી પિતૃને પિંડદાન આપીને ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું. આવું કરનાર મનુષ્યને 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે. આ પ્રમાણે પંચતીર્થનું સેવન કરીને એકાદશી ઉપવાસ કરવો. જે મનુષ્ય જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે તે પૂર્વોક્ત ફળ પ્રાપ્ત કરીને દિવ્યલોકમાં ક્રીડા કરીને તે પરમપદને પ્રાપ્ત થાય છે, જ્યાંથી પુનરાગમ થતું નથી. પૃથ્વી પર જેટલા તીર્થ, નદી, સરોવર, પુષ્કરણી, તળાવ, વાવડી, કુવા, હ્રદ અને સમુદ્ર છે તે બધા જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમથી લઈને પૂર્ણિમા સુધી એક સપ્તાહ પ્રત્યક્ષ રૂપે પુરુષોત્તમ તીર્થમાં જઈને રહે છે. આ એમનો સદાનો નિયમ છે મોહિની. તેથી ત્યાં સ્નાન, દાન, દેવ દર્શન વગેરે જે કંઈ પુણ્ય કાર્ય તે સમયે કરવામાં આવે છે તે અક્ષય થાય છે મોહિની. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિ 10 પ્રકારના પાપોને હરી લે છે. તેના કારણે તેને દશહરા કહેવામાં આવે છે, જે તે દિવસે ઉત્તમ વ્રતનું પાલન કરીને બલરામ, શ્રીકૃષ્ણ અને સુભદ્રા દેવીના દર્શન કરે છે. તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. જે મનુષ્ય ફાલ્ગુનની પૂર્ણિમાના દિવસે એકચિત થઈને પુરુષોત્તમ શ્રી ગોવિંદને હિંડોળા પર બિરાજેલા જુએ છે તે તેમના ધામમાં જાય છે. સુલોચને, જે દિવસે વિષુયોગ હોય તે દિવસે વિધિપૂર્વક પંચતીર્થનું સેવન કરીને બલરામ, શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના દર્શન કરનાર મનુષ્ય સમસ્ત યજ્ઞોનું દુર્લભ ફળ પ્રાપ્ત કરે છે અને સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. જે વૈશાખ માસના શુક્લ પક્ષમાં તૃતીયાના દિવસે શ્રીકૃષ્ણના ચંદન ચર્ચિત સ્વરૂપના દર્શન કરે છે તે તેમના ધામમાં જાય છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ જો વૃષભ રાશિના સૂર્ય અને જ્યેષ્ઠા નક્ષત્રનો યોગ હોય તો તેને મહાજ્યેષ્ઠી પૂર્ણિમા કહે છે. તે સમયે મનુષ્યોએ પ્રયત્નપૂર્વક પુરુષોત્તમ ક્ષેત્રની યાત્રા કરવી જોઈએ. મોહિની મહાજ્યેષ્ઠી પર્વે શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના દર્શન કરીને મનુષ્યને 12 યાત્રાઓનું ફળ મળે છે. પ્રયાગ, કુરુક્ષેત્ર, નેમિષારણ્ય, પુષ્કર, ગયા, હરિદ્વાર, કુશાવ્રત, ગંગાસાગર સંગમ, કોકામુખ, શુકરતીર્થ, મથુરા, મરુસ્થળ, સાલગ્રામ તીર્થ, વાયુતીર્થ, મંદરાચલ, સિંધુ સાગર સંગમ, પિંડારક, ચિત્રકૂટ, પ્રભાસ, કનખલ, શંખોદ્વાર, દ્વારકા, બદ્રિકાશ્રમ, લોહકૂટ, સર્વપાપમોચન, અશ્વતીર્થ, કર્દમાલ, કોટીતીર્થ, અમરકંટક, લોલાર્ક, જંબુમાર્ગ, સોમતીર્થ, પૃથુદક, ઉત્પલાવર્તક, પૃથુતુંગ, કુબ્જતીર્થ, એકામ્રક, કેદાર, કાશી, વિરજ, કાળંજર, ગોકર્ણ, શ્રીશૈલ, ગંધમાદન, મહેન્દ્ર, મલય, વિંધ્ય, પારિયાત્ર, હિમાલય, સહ્ય, શુક્તિમાન, ગોમાન, અર્બુદ, ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી તથા બ્રહ્મપુત્રા વગેરે તીર્થોમાં જે પુણ્ય થાય છે અને હે મહાભાગે, ગોદાવરી, ભીમરથી, તુંગભદ્રા, નર્મદા, તાપી, પયોષણી, કાવેરી, શિપ્રા, ચરમણવંતી, વિતસ્તા, ઝેલમ, ચંદ્રભાગા, સત્રદુ એટલે સતલજ, બાહુદા, ઋષિકુલચા, મૃદ્રુદા, વિપાસ એટલે વ્યાસ, દ્વષદ્વતી, સરયુ, આકાશગંગા, ગંડકી, મહાનદી, કૌશિકી, કૌશી, કરતોયા, ત્રિસ્ત્રોઆ, ત્રિસોત્રા, મધુવાહિની તથા મહાનદી વૈતરણી અને બીજી નદીઓ જેમનું નામ અહીં આપ્યું નથી તે બધી પુણ્યમાં શ્રીકૃષ્ણ દર્શનની સમાનતા કરી શકતી નથી. સૂર્યગ્રહણના સમયે સ્નાન અને દાનથી જે ફળ મળે છે તે મહાજ્યેષ્ઠિ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન દ્વારા મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં એક પાણીનો સજળ કૂવો છે, તે બહુ જ પવિત્ર અને સર્વતીર્થમય છે. જ્યેષ્ઠની પૂર્ણિમાએ તેમાં પાતાળ ગંગા ભોગવતી પ્રત્યક્ષ થઈ જાય છે. તેથી મોહિની, જ્યેષ્ઠની પૂર્ણિમાએ શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાને સ્નાન કરાવવા માટે સોના વગેરેના કળશોમાં તે કૂવામાંથી જળ કાઢવામાં આવે છે. તે પ્રસંગે એક સુંદર મંચ બનાવીને તેને શણગારવામાં આવે છે. તે સુદ્રઢ અને સુખપૂર્વક ચાલવા યોગ્ય બનેલો હોય છે. વસ્ત્રને ફૂલોથી તેને સજાવવામાં આવે છે. તે બહુ વિસ્તૃત હોય છે. તેને ધૂપથી સુવાસિત કરવામાં આવે છે. તેના પર શ્રીકૃષ્ણ અને બલરામને સ્નાન કરાવવા માટે પીળું વસ્ત્ર પાથરવામાં આવે છે. તેને શણગારવા માટે મોતીઓના હાર લટકાવવામાં આવે છે. વિવિધ પ્રકારના વાદ્યોનો ધ્વનિ થતો રહે છે. તે મંચ પર એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણ અને બીજી બાજુ ભગવાન બલરામ વિરાજમાન હોય છે. વચ્ચે સુભદ્રા દેવીને પધરાવીને જય જયકાર અને મંગલ ઘોષ કરવામાં આવે છે. મોહિની, તે સમયે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તથા અન્ય જાતિના લાખો સ્ત્રી પુરુષો ત્યાં ઉપસ્થિત રહે છે. ગૃહસ્થ સ્નાતક સંન્યાસી અને બ્રહ્મચારી બધા મંચ પર બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામને સ્નાન કરાવે છે. સુંદરી, ઉપર જણાવેલા બધા તીર્થો પોતાના પુષ્પ મિશ્રિત જળ વડે ભગવાનને અલગ અલગ સ્નાન કરાવે છે. તે સમયે મુનિઓ વેદપાઠ અને મંત્રોચ્ચારણ કરે છે. સામગાનની સાથે જુદી જુદી સ્તુતિઓના પુણ્યમય શબ્દ થતા રહે છે. આકાશમાં યક્ષ, વિદ્યાધર, સિદ્ધ, કિન્નર, અપ્સરાઓ, દેવ, ગંધર્વ, ચારણ, આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, વિશ્વદેવ, મરુદગણ, લોકપાલ તથા અન્ય લોક પણ ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરે છે. દેવ દેવેશ્વર પુરાણ પુરુષોત્તમ, તમને નમસ્કાર છે. જગતપાલક ભગવાન જગન્નાથ, તમે સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારા છો. જે ત્રિભુવનને ધારણ કરવાવાળા બ્રાહ્મણ ભક્ત મોક્ષના કારણ અને સમસ્ત મનોવાંછિત ફળના દાતા છે, તે ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. નમસ્તે દેવ દેવેશ પુરાણ પુરુષોત્તમ, સર્ગસ્થિત્ય અંતકૃદેવ લોકનાથ જગતપતે, ત્રિલોક્ય શરણમ દેવ બ્રહ્મણ્ય મોક્ષ કારણમ, તમ નમસ્યામહે ભક્તયા સર્વકામ ફલપ્રદમ. નારદ પુરાણ ઉત્તર ભાગ 60મા અધ્યાયના 53-55 શ્લોક સંખ્યા. મોહિની, આ પ્રમાણે અંતરિક્ષમાં ઉભા રહેલા દેવતાઓ શ્રીકૃષ્ણ, મહાબલી, બલરામ અને દેવતા અને સુભદ્રાજીની સ્તુતિ કરે છે. દેવતાઓના વાજિંત્રો વાગે છે અને શીતળ વાયુ પ્રસરી રહ્યો હોય છે. તે સમયે આકાશમાંથી મેઘો પુષ્પ મિશ્રિત જળની વૃષ્ટિ કરે છે. મુનિ, સિદ્ધ અને ચારણ જય જયકાર કરે છે. ત્યાર પછી ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતા, ઋષિ, પિતરો, પ્રજાપતિ, નાગ તથા અન્ય સ્વર્ગવાસી મંગળ સામગ્રીઓ સાથે વિધિ અને મંત્રયુક્ત અભિષેક માટે ઉપયોગી દ્રવ્ય લઈને ભગવાનનો અભિષેક કરે છે. અધ્યાય 152 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.